श्री पद्म पुराण पाताल खंड अध्याय 30 युद्ध में लव द्वारा सेना नो संहार कालजीत नो वध तथा पुष्कल अने हनुमान जी नो मूर्छित थव। शेष जी कहे छे, मुनिवर पोताना वीरोनी भुजाओ कपायेली जोईने शत्रुघ्न जी ने भारे गुस्सो आव्यो। तेओ रोषना मारिया दांतों थी होठ पीसी ने बोलिया, योद्धाओ क्या वीरे तमारी भुजाओ कापी छे, आजे हूँ तेना हाथ कापी नाखीश। देवताओं द्वारा सुरक्षित होवा छता पण ते बची सके एम नथी। शत्रुघ्नना प्रमाणे कहिया बाद ते योद्धा अत्यंत विस्मित अने दुखी थईने बोलिया, राजन एक बाळके के जेनु स्वरूप श्री रामचंद्रजी साथे बिल्कुल मळतुं आवे छे, अमारी आ दशा करी छे। बाळके घोड़ा ने पकड़ी राख्यो छे। आ सांभळीने शत्रुघ्ननी आँखों क्रोध थी लाल थई गई अने तेमणे युद्ध माटे उत्सुक थईने कालजीत नामना सेनाध्यक्ष ने आदेश आप्यो, सेनापति सेनापते मारी आज्ञाथी संपूर्ण सेनानो व्यूह बनावी लो। अत्यारे अत्यंत बलवान अने पराक्रमी शत्रु पर चढ़ाई करवी छे। आ घोड़ो पकड़नार वीर कोई साधारण बालक नथी, अवश्य तेना रूप में साक्षात इंद्र हशे। आज्ञा मळता सेनापतिए चतुरंगिणी सेना ने दुर्भेद्य व्यूह रूपे गोठवी दीधी। सेना ने तैयार जोईने शत्रुघ्नजीए तेने त्यां कूच करवानी आज्ञा आपी। ज्यां घोड़ानो अपहरण करनारा बालक ऊभो हतो त्यारे ते चतुरंगिणी सेना आगळ वधी। सेनापतिए श्रीराम जेवा रूपवाळा बाळकने जोयो ने कह्युं, कुमार आ पराक्रमथी शोभतो श्रीरामचंद्रजीनो अश्व छे, एने छोड़ी दो। तमारी आकृति श्रीरामचंद्र साथे बहु मळती आवे छे, तेथी तमने जोईने मने दया आवे छे। जो मारी वात नहीं मानो तो तमारा जीवननी रक्षा थई शकशे नहीं। शत्रुघ्नना योद्धानी आ वात सांभळीने कुमार लव थोड़ू मुस्काया અને કહી કે રોષમાં આવીને આવા અદ્ભુત વચન કહ્યા, જાઓ તમને છોડી દઉં છું, શ્રીરામચંદ્રજીને આ ઘોડો પકડાયાના સમાચાર કહો। વીર તમારા નીતિપૂર્ણ વચન સાંભળીને હું તમારાથી ડરતો નથી, તમારા જેવા કરોડો યોદ્ધા આવી જાય તો પણ મારી દ્રષ્ટિમાં અહીં એમની કોઈ ગણતરી નથી। હું મારી માતાના ચરણોની કૃપાથી તે બધાને રૂના ઢગલા જેવા માનું છું, એમાં બિલકુલ સંદેહ નથી। તમારી માતાએ તમારું નામ જે કાલજીત રાખ્યું છે તેને સફળ બનાવો, હું તમારો કાળ છું, મને જીતી લીધા પછી જ તમે તમારું નામ સાર્થક કરી શકશો। કાલજીતે કહ્યું, બાળક તમારો જન્મ ક્યાં વંશમાં થયો છે, તમે ક્યાં નામે પ્રસિદ્ધ છો, હું તમારા કુળશીલ નામ અને અવસ્થા વિશે કાંઈ જ જાણતો નથી। આ ઉપરાંત હું રથ પર બેઠો છું અને તમે પેદલ છો, આવી સ્થિતિમાં હું તમને અધમપૂર્વક કઈ રીતે પરાસ્ત કરું। લવ બોલ્યા, કુલશીલ નામ અને અવસ્થા જાણીને શું કામ છે, હું લવ છું અને લવ માત્રમાં બધા યોદ્ધાઓને જીતી લઈશ, મને પેદલ જાણીને સંકોચ ન કરો, લો તમને પણ હમણાં જ પેદલ કરી દઉં છું। આમ કહીને બળવાન લવે ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવી તથા પહેલા પોતાના ગુરુ વાલ્મીકીનું પછી માતા જાનકીનું સ્મરણ કરીને તીક્ષ્ણ બાણ છોડવાનો આરંભ કર્યો, જે તત્કાળ જ શત્રુના પ્રાણ લેનારો હતો। ત્યારે કાળજીતે પણ ક્રોધિત થઈને પોતાનું ધનુષ્ય ચડાવ્યું તથા પોતાના યુદ્ધ કૌશલનો પરિચય આપતા બહુ વેગથી લવ પર બાણોનો પ્રહાર કર્યો। પરંતુ કુશના નાના ભાઈએ ક્ષણવારમાં તે બધા બાણોને કાપીને દરેકના ટુકડા કરી નાખ્યા અને 8 બાણ મારીને સેનાપતિને પણ રથહીન કરી દીધો। રથ નષ્ટ થઈ જતા તેઓ પોતાના સૈનિકો દ્વારા લવાયેલા હાથી પર બેઠા। તે હાથી બહુ વેગીલો અને ઉન્મત્ત હતો, તેના મસ્તકમાંથી મદની 7 ધારાઓ વહી રહી હતી। કાલજીતને હાથી પર બેઠેલો જોઈને સંપૂર્ણ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર વીર લવે હસીને તેમને 10 બાણોથી વિંધી નાખ્યા। લવનું પરાક્રમ જોઈને કાલજીતના મનમાં ભારે આશ્ચર્ય થયું અને તેમણે એક તીક્ષ્ણ અને ભયંકર પરિઘનો પ્રહાર કર્યો। જે શત્રુના પ્રાણોનું અપહરણ કરનારું હતું, પરંતુ લવે તેને તરત કાપી નાખ્યું. પછી તે જ ક્ષણે હાથીની સૂંઢ તલવારથી કાપી નાખી અને તેના દાંતો પર પગ મૂકીને તેઓ તરત તેના મસ્તક પર ચડી ગયા. તે સેનાપતિના મુગટના 100 અને કવચના 1000 ટુકડા કરીને તેમના માથાના વાળ ખેંચીને તેમને જમીન પર પાડી દીધા. પછી તો સેનાપતિને ભારે ક્રોધ થયો અને તેમણે લવનો વધ કરવા માટે તલવાર હાથમાં લીધી. તેમને તલવાર લઈને આવતા જોઈને લવે તેમની જમણી ભુજાને વચ્ચેથી કાપી નાખી. કપાયેલો હાથ તલવાર સાથે જમીન પર પડ્યો. ખડગધારી હાથને કપાયેલો જોઈને સેનાપતિએ ક્રોધિત થઈને ડાબા હાથથી લવ પર ગદા મારવાની તૈયારી કરી. એટલામાં લવે પોતાના તીક્ષ્ણ બાણોથી તેમના તે હાથને પણ ભુજબંધ સાથે કાપી નાખ્યો. ત્યાર પછી કાલાગની જેમ ખડગ હાથમાં લઈને તેમણે સેનાપતિના મુગટ સહિત મસ્તકને ધડથી અલગ કરી દીધું. સેનાપતિના મરાઈ ગયા પછી સેનામાં હાહાકાર મચી ગયો. બધા સૈનિકો ક્રોધમાં ભરાઈને લવનો વધ કરવા માટે ક્ષણભરમાં આગળ વધ્યા, પરંતુ લવે પોતાના બાણ પ્રહારથી તે બધાને પાછળ ધકેલી દીધા. કેટલાય સૈનિકો છિન્ન ભિન્ન થઈને ત્યાં ઢગલો થઈ ગયા અને કેટલાય રણભૂમિને છોડીને ભાગી ગયા. આ પ્રમાણે સંપૂર્ણ યોદ્ધાઓને પાછળ ધકેલીને લવ બહુ જ પ્રસન્નતા સાથે સેનામાં ઘૂસી ગયા. કોઈના હાથ, કોઈના પગ, કોઈના કાન, કોઈનું નાક તથા કોઈનું કવચ અને કુંડળ કપાઈ ગયા. આ પ્રમાણે સેનાપતિના મરાઈ જવાથી સૈનિકોનો ભયંકર સંહાર થયો. યુદ્ધમાં આવેલા પ્રાયઃ બધા વીર માર્યા ગયા, કોઈ પણ જીવિત ન રહ્યું. આ પ્રમાણે લવે શત્રુ સમુદાયને પરાસ્ત કરીને યુદ્ધમાં વિજય મેળવ્યો તથા બીજા યોદ્ધાઓના આવવાની આશંકાથી ઊભા રહીને પ્રતીક્ષા કરવા લાગ્યા. કોઈ કોઈ યોદ્ધા ભાગ્યવશે યુદ્ધમાંથી બચી ગયા. તેમણે શત્રુઘ્નની પાસે જઈને રણભૂમિના બધા સમાચાર કહ્યા. બાળકના હાથે કાલજીતનું મૃત્યુ તથા તેના વિચિત્ર રણકૌશલનો વૃતાંત સાંભળીને શત્રુઘ્નને ભારે આશ્ચર્ય થયું. તેઓ બોલ્યા, વીરો, તમે લોકો છળ તો નથી કરતા ને? તમારું ચિત્ત તો ઠેકાણે છે ને? કાલજીતનું મૃત્યુ કઈ રીતે થયું? તેઓ તો યમરાજને માટે પણ દુર્ધર્ષ હતા, તેમને એક બાળક કઈ રીતે પરાસ્ત કરી શકે? શત્રુઘ્નની વાત સાંભળીને લોહીથી લદબદ થયેલા તે યોદ્ધાઓએ કહ્યું, રાજન, અમે છળ કે ઉપહાસ કરતા નથી. તમે વિશ્વાસ કરો, કાલજીત મરાઈ ગયા એ વાત સાચી છે અને તે લવના હાથે જ થયું છે. તેનું યુદ્ધ કૌશલ અનુપમ છે. તે બાળકે સંપૂર્ણ સેનાને ધમરોળી નાખી. હવે પછી જે કાંઈ કરવું હોય તે ખૂબ સમજી વિચારીને કરો. જેમને યુદ્ધ માટે મોકલવા હોય તે બધા શ્રેષ્ઠ પુરુષ હોવા જોઈએ. તે વીરોની વાત સાંભળીને શત્રુઘ્ને શ્રેષ્ઠ બુદ્ધિવાળા સુમતિને યુદ્ધના સંદર્ભમાં પૂછ્યું, મંત્રીવર, શું તમે જાણો છો કે ક્યાં બાળકે મારા ઘોડાનું અપહરણ કર્યું છે? તેણે મારી સંપૂર્ણ સેના, કે જે સમુદ્ર સમાન બહુ વિશાળ હતી, નો વિનાશ કરી નાખ્યો છે. સુમતિએ કહ્યું, સ્વામી, આ મુનિશ્રેષ્ઠ વાલ્મીકીનો મહાન આશ્રમ છે. ક્ષત્રિયોનો અહીં નિવાસ નથી. સંભવ છે ઇન્દ્ર હોય અને દ્વેષથી તેમણે ઘોડાનું અપહરણ કર્યું હોય, અથવા ભગવાન શંકર જ બાળક વેશમાં આવ્યા હોય. અન્યથા બીજું કોણ એવું છે કે તમારા બીજું એવું કોણ છે જે તમારા અશ્વનું અપહરણ કરી શકે? મારો તો એવો વિચાર છે કે હવે તમે જ વીર યોદ્ધાઓ તથા બધા રાજાઓને સાથે લઈને જાઓ અને વિશાળ સેના પણ સાથે લઈ જાઓ. તમે શત્રુનો સામનો કરી શકો છો, તેથી ત્યાં જઈને તે વીરને જીવતો જ પકડીને બાંધી લો. હું તેને લઈ જઈને કૌતુક જોવાની ઈચ્છા રાખનારા શ્રી રઘુનાથજીને દેખાડીશ. મંત્રીનું આ વચન સાંભળીને શત્રુઘ્ને સંપૂર્ણ વીરોને આજ્ઞા આપી, તમે લોકો મોટા સૈન્ય સાથે ચાલો, હું પણ પાછળ આવું છું. આજ્ઞા મળતા સૈનિકોએ કૂચ કરી. વીરોથી ભરચક તે વિશાળ સેનાને આવતી જોઈને એક સિંહની અદાથી લવ ઊભા થઈ ગયા. તેમણે સમસ્ત યોદ્ધાઓને હરણાઓ જેવા તુચ્છ સમજ્યા. તે સૈનિકો તેમને ચારે બાજુથી ઘેરીને ઊભા રહી ગયા. તે સમયે તેમણે ઘેરીને ઉભેલા સમસ્ત સૈનિકોને પ્રજ્વલિત અગ્નિની જેમ ભસ્મ કરવાનો આરંભ કર્યો. કોઈને તલવારને ઘાટ ઉતાર્યા, કોઈને બાણોથી મારીને પરલોક મોકલ્યા, તથા કેટલાકને પ્રાસ, ભાલ, પટ્ટીસ અને પરિઘ વગેરે શસ્ત્રોના નિશાન બનાવ્યા. આ પ્રમાણે મહાત્મા લવે સમસ્ત ઘેરાને તોડી નાખ્યો. સાત ઘેરામાંથી મુક્ત થયા બાદ કૃષ્ણના નાના ભાઈ લવ શરદ ઋતુમાં મેઘો એટલે વાદળોના આવરણથી મુક્ત થયેલા ચંદ્રમાની જેમ શોભવા લાગ્યા. તેમના બાણોથી વ્યતીત થઈને અનેક વીર ધરાશય થઈ ગયા. બધી સેના ભાગવા લાગી. આ જોઈને વીરવર પુષ્કલ યુદ્ધને માટે આગળ વધ્યા. તેમના નેત્ર ક્રોધથી ઉભરાતા હતા અને તેઓ ઊભો રહે કહીને લવને લલકારી રહ્યા હતા. નિકટ આવતા લવને પુષ્કલે કહ્યું, વીર, હું તમને ઉત્તમ ઘોડાથી સુશોભિત એક રથ આપું છું, તેના પર બેસી જાઓ. અત્યારે તમે પેદલ છો, એવી સ્થિતિમાં હું તમારી સાથે યુદ્ધ કઈ રીતે કરી શકું છું? તેથી પહેલા રથ પર બેસો, પછી તમારી સાથે યુદ્ધ કરીશ. આ સાંભળીને લવે પુષ્કલને કહ્યું, વીર, જો તમારા આપેલા રથ પર બેસીને યુદ્ધ કરીશ તો મને પાપ લાગશે અને વિજય મેળવવામાં પણ સંદેહ રહેશે. અમે દાન લેવા વાળા બ્રાહ્મણ નથી, બલકે દરરોજ દાન વગેરે શુભ કરનારા ક્ષત્રિય છીએ. તમે મારા પેદલ હોવાની ચિંતા ન કરો, હું હમણાં જ ક્રોધિત થઈને તમારો રથ તોડી નાખું છું, પછી તમે પણ પેદલ જ થઈ જશો, પછી યુદ્ધ કરજો. લવનું આ ધર્મ અને ધૈર્યયુક્ત વચન સાંભળીને પુષ્કલનું ચિત્ત ઘણીવાર સુધી વિસ્મયમાં પડી રહ્યું. ત્યાર પછી તેમણે ધનુષ્ય ચડાવ્યું. તેમને ધનુષ્ય ઉઠાવતા જોઈ લવે ક્રોધિત થઈને બાણ મારીને પુષ્કલનું ધનુષ્ય કાપી નાખ્યું. પછી જ્યારે તેઓ બીજા ધનુષ્યની પ્રત્યંચા ચડાવવા લાગ્યા, ત્યાં સુધીમાં તે ઉદ્ધત અને બળવાન વીરે હસતા હસતા તેમના રથને પણ તોડી નાખ્યો. મહાત્મા લવ દ્વારા પોતાના ધનુષ્યને છિન્ન ભિન્ન થયેલું જોઈને પુષ્કલ ક્રોધથી ભરાઈ ગયા અને તે મહાબળી વીરની સાથે બહુ વેગથી યુદ્ધ કરવા લાગ્યા. લવે લવ માત્રમાં તર્કસમાંથી તીર કાઢ્યું, જે વિષધર સાપ જેવું વિષયુક્ત હતું. તેણે તે તેજસ્વી બાણ ક્રોધ કરીને છોડ્યું. ધનુષમાંથી છૂટતા જ તે પુષ્કલની છાતીમાં ઘૂસી ગયું અને તે મહાવીર શિરોમણિ મૂર્છિત થઈને પડી ગયા. પુષ્કલને મૂર્છિત થઈને પડી ગયેલા જોઈને પવનકુમારે ઉઠાવી લીધા અને રઘુનાથજીના ભાઈ શત્રુઘ્નને સોંપી દીધા. તેમને અચેત જોઈને શત્રુઘ્નનું ચિત્ત શોકથી વિહ્વળ થઈ ગયું. તેમણે ક્રોધિત થઈને હનુમાનજીને લવનો વધ કરવાની આજ્ઞા આપી. હનુમાનજી પણ ક્રોધ કરીને મહાબળી લવને પરાસ્ત કરવા બહુ વેગપૂર્વક ગયા અને તેમના મસ્તકને લક્ષ્ય કરીને તેમણે વૃક્ષનો પ્રહાર કર્યો. વૃક્ષને પોતાની ઉપર આવતું જોઈને લવે પોતાના બાણોથી તેના 100 ટુકડા કરી નાખ્યા. ત્યારે હનુમાનજીએ મોટી મોટી શિલાઓ ઉખાડી લવના મસ્તક પર ફેંકી. શિલાઓનો આઘાત જોઈને તેમણે પોતાનું ધનુષ્ય ઉપર ઉઠાવ્યું અને બાણ વર્ષાથી શિલાઓનું ચૂર્ણ કરી નાખ્યું. પછી તો હનુમાનજીના ક્રોધની સીમા ન રહી. તેમણે બળવાન લવને પૂંછમાં લપેટી લીધા. આ જોઈને હવે પોતાની માતા જાનકીનું સ્મરણ કર્યું અને હનુમાનજીની પૂંછ પર મુક્કો માર્યો. તેથી તેમને ભારે વ્યથા થઈ અને તેમણે લવને બંધનથી મુક્ત કરી દીધા. પૂંછમાંથી છૂટ્યા પછી તે બળવાન વીરે હનુમાન પર બાણોની જડી વરસાવવા માંડી, જેથી તેમના સમસ્ત શરીરમાં બહુ પીડા થવા લાગી. તેમણે લવની બાણ વર્ષાને પોતાના માટે અત્યંત દુષ્સહ માની અને બધા વીરોની સામે જ તેઓ મૂર્છિત થઈ રણભૂમિમાં પડી ગયા. પછી લવ બીજા બધા રાજાઓને મારવા લાગ્યા. તેઓ બાણ છોડવામાં નિપુણ હતા. અધ્યાય 30 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.